અને આ તો હોમા ભાગ નો નહી, હોળો ભાગ નો થાય તો ઉત્તમ કેવાય, હજાર માં ભાગ નું થાય તો બહુ સારું. આ તો પૂંજારી હોય જ નહીં, આને પૂંજારી કોઈ ના હોય. એ આપણે જ્ઞાન લીધું ત્યારથી ચિંતા જ રહી નથી. કારખોર મોટું 2.5 લાખ રૂપિયા કારખોર ચલાવે છે, પણ ચિંતા નહીં. ઉપાધિ નહીં, એને વાઇફ મરી ગયા તો કશું એ પીએસી છે બધા. કેવા છે એવું આ વિજ્ઞાન છે આ તો. પણ એ આજ્ઞામાં રહેવાનું. એને પોતાના હાથમાં 1 રૂપિયો તમારે શક્તિ હોય શું કહ્યું લક્ષ્મી. એક માણસે પૂછ્યું કે લક્ષ્મી શાના દેવી છે? ઊંઘ દેવી. કે હા, કેટલાક ને ઊંઘ આવે હવું જેમ તરત આવી જાય, અને કેટલાક ને આખી રાત પાસે રહેતા ના, કેટલાક ગોળીઓ ખાય કેવી છે. તમારી સત્તાની વાત નથી લક્ષ્મી, એ પર સત્તા છે. શું છે? અને પર સત્તા ની ઉપાધિ આપણે શું કરે છે? અમદાવાદના શેઠિયાઓ લક્ષ્મી ની પાછળ પડ્યા હતા, મિલના શેઠિયાઓ. તે આગળ લક્ષ્મીજી અને પાછળ શેઠ દોડે. તે મેં જોયા તે શેઠ પછી ગબડી પડ્યા. નીચે કોંકરા હતા ને બધા વાગ્યા, એટલે શેઠના મનમાં એમ થયું ભાઈ વાર વેલ પૂરા બધું લોહી નીકળ્યું ભાઈ પાછા. તારે લક્ષ્મી જવા મારી પાછી એટલે શેઠના પૂજા નીકળી ગયા. 100 રૂપિયો થયો નથી. આખી જિંદગી ચક્કરિયું બરહારમાં બફાય એમ બફાઈ રહ્યું છે. શું થયું છે? ચક્કરિયું બરહારમાં તમે ચકરી જોયેલું કે બહાર બફાય તો કેવું થાય એની દશા? એમાં મનુષ્યો બફાઈ રહ્યા. તમે બફારો જોયેલો? બફારો નહીં જોયેલો? એમ બફાઈ રહેલું છે. સત્તા નથી, મરવા જાય ત્યારે ખબર પડશે, પોલીસ વાળા પકડી કેસ કરશે. જીવવાનું ફરજિયાત છે. જેમ જેલમાં ગયેલો માણસ ફરજિયાત જીવવું પડે છે, રહેવું છે, જેલમાં જવું પડે છે. મરવા જીવવાનું ફરજિયાત છે. શું છે? પૈસા ફરજિયાત છે. શું છે? અત્યારે હું પૈસા ની ઈચ્છા કરું તો કેટલા રૂપિયા આવે મારી પાસે? કાલે ઈચ્છા જ કરું તો કેટલા? એ તો ઉપાધિ છે, લક્ષ્મી ઉપાધિ છે. હાથે વાળી ઉપાધિ ખરી ને? મારે ગજબ જો 4 નહીં રિપોર્ટ છે ને, 4 નહીં. લક્ષ્મી ની હાય હોય એની હાય હતી, અને એની હાય હાય કરીને કોઈ ધરાયો? આ દુનિયા ઉપર પહેલો નંબર આવેલો લાગ્યું. એ મુંબઈ ની છે તે મ્યુનિસિપાલિટી નું કર્યો નામ નોંધેલું છે કે આ 1st નંબર આવ્યા ને આ 2nd નંબર આવ્યા? નામ છે નોંધેલા? આ તો જન્મે છે, કરોડ કમાય છે, પણ મરી જાય છે. કૂતરા ને માથે મરી જાય છે. શું થાય છે? કૂતરા માં થતી કહું છું, ડાક્ટરો પણ જવું પડે. શું કરો? ક્યાં જવું પડે? અને પેલા મનુષ્યના મત થી મરતા હતા, મનુષ્ય હતા. એ શું કે છોટો ભાઈ મારે જવાનો ટાઈમ થયો છે, એટલે તમે દીવો બીવો કરો. શું કે દીવો? અને અત્યારે તો મહેમાન થઈ ગયું ભાઈ, કૂતરા મહેમાન નહીં થતા. પૈસા નથી રાખ્યો, પૈસા તો મેં એમને કહ્યું કે પૈસા અંબાણ બંધ કરે ત્યાંથી પૈસા બધા મળ્યા છે. 10 મહિને 30 હજાર તો નફો હોય છે. મેં તો 1 હજાર ખોટ્યા હતી પૈસા અંબાડી કરતા, તેને અંબાડતા છે. એટલે ભગવાન ની સ્ત્રી એનું નામ દેવા દે છે ભગવાન ની સ્ત્રી એનું નામ તો દેવા દે છે અમે વડોદરા સ્ટેશન ઉતરીએ છીએ તો હમણાં લક્ષ્મીજી દેવી દેખાય છે અમે લક્ષ્મી જય સચિદાન કહીએ અને કહીએ ખરા કે મામા ની પોળ માં છત્તુગઢ જયારે આપને અનુકૂળ આવે તરફ આપણાથી એમ ના કે હું નહીં લઉં શું કહ્યું અમે આ લોકો જ પાછું ના લઈએ લોકો આ દુઃખી છો અમની પાછું દેવાનું આ લોકો દુઃખી છે નહીં દુઃખી આ અમદાવાદના સ્ટેશન પણ એની વાઈફ કે વીસેક હજાર રૂપિયા મારે યાત્રા કરવા જવા છે ખર્ચવા છે તો તમે આવજો કે ત્રણ વચ્ચે ઝઘડા ઝઘડે કરે ભેગા થતા જ નથી ગયા ને આવા જૂઠા લબાડ બધી રીતે વાઈફ પણ એ જૂઠું બોલે આ તમારી બારોડી ડિસ્ટ્રિક્ટમાં વાઈફ પણ જૂઠું ના બોલે ને પૈસા નો વધારો રાખવો તો મનુષ્ય સ્વભાવ બદલે આખી દુનિયા બોલાય પૈસા જોડે લઈ જવાતા હોય તો આપણે એનું ધ્યાન નહીં કરીએ જે લઈ જવાનું નહીં કૂતરા ઊંઘે નહીં આપણે નાખીએ કૂતરા કોઈ જાનવર બનાવવા લડે કેમ ના હડે મનુષ્યના પણ પ્રબળ વૃત્તિ તમારે પૈસા મેળવવાની વૃત્તિ પણ બહુ પ્રબળ જ્ઞાન મેળવવા તરફ નહીં મનુષ્ય માત્ર ની પૈસા મેળવવા તરફ પ્રબળ વૃત્તિ કેમ ના જ્ઞાન મેળવવા માટે કેમ નથી લોકોને જોઈને આવું કરશું હું રહી ગયો આવું કરશું હું રહી ગયો આવું કરશું બીજું એના મનમાં એમ છે પૈસા હશે તો બધું લવાય છે પૈસા થી બધું મળે છે પણ બીજો કાયદો જાણતો શેના આધારે આવે છે જાણતો નથી સમજાય ને જેમ શરીરની તંદુરસ્તી હોય ત્યારે ઊંઘ આવે છે અને મનની તંદુરસ્તી હોય મનની તંદુરસ્તી હોય તો લક્ષ્મીજી આવે શું થાય આ બેકાર મન મોડા ઉપર દિવેલ ચોપેલ ફરતા હોય દિવેલ કઈ લાયા થાય વિચાર તો લાયા થાય બહુ મોગુ થઈ ગયું દિવેલ એટલે આનો લક્ષ્મીનો વિચાર નહીં કરવાનો કેવું લક્ષ્મીજીને બધા તમારી આજની છે નહીં તમારી પાસે જવા જ નથી તમારી લક્ષ્મી તમારી પાસેથી આજી પાછી થાય નહીં તમારા સત્સંગમાં આપણા સત્સંગમાં હજારો માણસ જેવું થાય પણ કશું કોઈ વસ્તુ કોઈની ખોવાતી નથી કયું મને મામલા અહીં ઘડિયાળો પડી રહ્યા હોય વીંટીઓ પડી રહી હોય અખોડા પડી રહ્યા કેટલી અજાયબી છે કારણ કે પરમ વિનય હોય શું હોય જમતી વખતે કોઈ ધુઆ બુ પછી રાત અવાજ કરતો હરકત થતો પરમ વિનય હોય શું હોય પરમ વિનય તમે હવે પડી ને અને તમારી નાક માં આટલા બધા બેઠા હોય તો વિનય જ નહીં એને શું દેખાવ કર્યા કરે અને આ તો નહીં કોઈ શાક ના આવ્યો ને તો એ ભાવે બીજું કોઈ ભાવે નહીં બૂમ બૂમ પાડે ને શાક ના આવે ખીચડી રહી ગયું હોય તો ના બોલે એ બી નહીં ભરા પરમ બી નહીં ભરા આ પીએચડી થયેલા પેલા પીએચડી બધા ત્યાં થયેલા છે અંબાસ તો આગળ એક એકની ચિંતા બિંતા હોય મારા માથે મારતા મોકલી આપી શું કહ્યું ચિંતા ના હોય આ તો વિજ્ઞાન છે પૈસા પૈસા બધું આવશે શું ભાઈ પણ તમને અમારી પર ખાતરી થશે તો ફરી દેખાના જ છે કારણ એ રીતે આપવા અને પછી આવ્યા તાર નફો શું કરવાનું નફો 2% વ્યાજ એક પછી 3% આપ્યું 1.5% આપ્યું ભાઈ પણ આવ્યા તાર નફો શું છે એની ઉપાધિ ઉપાધિ કરવાની તમારા હાથમાં સત્તા જ નથી આ આ મનુષ્યના હાથમાં જીવવાની એક ઘડી વાર સત્તા નથી કઈ સેકન્ડે મરી જશે એમ છે પણ નથી હું રૂપિયાની ચિંતા કરું છું તમે રૂપિયાની ચિંતા થતી છે કૂતરા ના કરે ધારો તો અમારી એક ઈચ્છા હતી ઓગણી નિયમ આવવાનો હતો ઉગણી ને માણસ એક માણસ ની આવ્યો એટલે મેં કેન્સર કર્યું. 20 ની આવવાનો જ હતો એટલે સવાર માં ભાઈ કહ્યું કે આપણે 21 કામ થઈ જઈશું એટલે 20 ની હું કેન્સર કરીને કાની આવ્યો અને 21 આવ્યા રવિવાર ધારીને ત્યારે ત્યાં દર્શન ની તેના ભલે અમારો તો જે હેતુ હતો પરિપૂર્ણ થયો પણ ત્યાં લંબાયું છે. હવે સાધન ન હોય અને સાધન માટે લક્ષ્મી ન હોય, અગાઉ શક્તિ ન હોય કે જ્ઞાન ન હોય કે કઈ ન હોય, તો આ જે દિવ્ય જ્ઞાન કે ગમે આપણને મોક્ષનું જ્ઞાન જે આપણે લેવા જતો હોય તો આ સાચી તમને ક્યારે મળે સાધન કે લક્ષ્મી વિના? લક્ષ્મી સાધન એટલે લક્ષ્મી લક્ષ્મી થી જઈ ને એટલે લક્ષ્મી લક્ષ્મી ન કરીએ ભલે એની પાછળ ગાંડા ન હોય પણ લક્ષ્મી એ આપણને એવું નથી લાગતું કે જાણે કે નિશાળે જવા માટેનું પહેલું સાધન છે. લક્ષ્મી છે તો જ્ઞાન ની નિશાળે જવાનું પહેલું સાધન છે એવું નથી લાગતું એમ? તો જ્ઞાન ની નિશાળ માં જવા માટે એનું પહેલું સાધન છે લક્ષ્મી? ના, લક્ષ્મી બિલકુલ સાધન નથી. આ દુનિયામાં જો જરૂરિયાત વગરની હોય તો લક્ષ્મી આ તો ભ્રાંતિ નાન સંકટી માં નહીં બેઠા છે. શું કહ્યું? જરૂરિયાત છે ને કે હવાની જરૂરિયાત છે. જો હવા ના હોય તો હું કહું કે ના હવાની જરૂરિયાત છે. હવા હવા ના હોય તો યાદ કર્યા કે હે ભગવાન દવા આલો તો એના વગર મરી જાય છે. લક્ષ્મી વગર મરી ગયેલા આયા નથી. આ તો મેડનેસ છે, મેડનેસ. બે મિલવાળાને લક્ષ્મી જોઈએ છે તો ભાઈ ને એક મિલવાળાને જોઈએ છે, મેલના સેક્રેટરીને લક્ષ્મી જોઈએ છે, અરે મિલના મજૂર ને લક્ષ્મી જોઈએ છે. કોણ આમાં બધા રોડી રડ રોડે છે, મોડી રડે છે ને હાથ ભાઈ રડે છે. રોડેલી રડે તો આપડે કોણ એક ભાઈ ભાઈ ને ધણી મરી ગયો બિચારા રડે, પણ આ તો મોડેલી તું જ ભાઈ રડું છું કારણ મારો મોં નઠાળો મોં હશે તો હોય ને. અને હાથ ભાઈ રડે તો મોડું જ ના ઉગાડે કેવું એવું આ લક્ષ્મી ની બાબત છે. કઈ લક્ષ્મી પાછળ પડ્યા આવું ક્યાં ફસાયા તમે? લક્ષ્મી તો આપનો મહેલ છે. શું છે? નેચર લાવવાનો આટલા તમારે આ સાલ 5,705 રૂપિયા અને તૈણાના એ બધું હિસાબ હોય ને, હિસાબ થી બહાર કુદરત જતું નથી અને જતા વધારે દેખાય તો પરપોટો ફૂટી એમ ફૂટી પણ એટલો હિસાબ જરૂર રહેશે. અડધી તબેલે થી ઉભરાયા થી આખી તબેલી ભરાઈ તો ભરાઈ ગયેલું દૂધ છે. દૂધ અડધી તબેલી હતી, નીચે લાકડા હરગ્યા એટલે આખી તબેલી થાય તો આપડે શું માને રહેવું? ના, ઉભરાયું છે એ રહે નહી. લક્ષ્મી તો એની મેરે જાય. હું નાની થયો તો વિચાર નથી આવતો, એ બાજુ સંસાર સંબંધ નો વિચાર નહીં આવતો. કામ કરવા અરે બંધેલા તો વર્ક ફરજિયાત શું છે? વર્ક છે. હવે રાજદાડો સપના આના આવશે? સપના રાજદાડો આવશે? લક્ષ્મી સપનો નથી આવતો. હું એ સપના ની ઈચ્છા રાખું ખરો, સપનું નથી આવતું પણ એ સપના ની ઈચ્છા રાખું ખરો. ના પણ તને કોઈક અડચણ વાળો હોય ને માગવા આવતા શું થશે? ઓછા થઈ જશે હે બાબુ, ઓછા થઈ જશે. ઓછા મારા ઓછા કરવા હોય ત્યાં રૂપિયા છે જોડે લઈ જવાતા નથી. જો લઈ જવાતા આ કચ્છી વાણિયા પૂછ્યું તમારે નાત માં કોઈ લઈ ગયેલો ભાઈ? આ અક્કલ વાળા લોકો કચ્છી વાણિયા બહુ પાકા હોય. એ ઓટી ઓટી ગાલે લઈ જતા હશે મતલબ નહીં? ઓટી ગાલી કઈ લઈ જતા નથી. હવે આત્મ સાક્ષાત્કાર માટે એવી અક્રમ જે સાધના છે ને તેને માટે હું જાણવા માંગુ છું. તે હું જાણવા માંગુ છું. તમે શેમાં વાંચ્યું અક્રમ છે એવું? આ ધર્મ સંદેશ માં મને ગમી ગયા. ધર્મ સંદેશ માં ધર્મ સંદેશ વાંચ્યો એમાં કઈ તમને ગમ્યું? હા બધા જ ગમ્યા. બધી જ ગમી એટલા માટે આવ્યું કે શું તમારે જાણવું છે? આ છે મારો તો ક્રમિક ક્રમ, આ અક્રમ માર્ગ છે. અને બીજો અત્યાર સુધી ચાલુ હતો એ ક્રમિક હતો, પણ ક્રમિક માર્ગ સડી ગયો છે. શું થયું છે? સડી ગયો, એનું બેઝમેન્ટ સડી ગયું છે. કારણ કે ક્રમિક માર્ગ નું બેઝમેન્ટ સડી ગયું છે. પુરાવો શું? એવું જૈન ના આચાર્યો મને પૂછે છે કે અમને બધાને અમે અમારે ઊંધે રસ્તે, ઊંધે નહીં ઊંધા પાટા થી ચાલી રહ્યા છો. શું કહ્યું? ત્યારે કહે છે કે કેવી રીતે સડી ગયો છે? તારે મારે એમને કહેવું પડશે કે ક્રમિક માર્ગ ક્યાં સુધી ચાલે, કે મનમાં હોય એવું વાણીમાં બોલાય અને એવું વર્તનમાં થાય તો ક્રમિક માર્ગ ચાલે, નહીં તો મનમાં જુદું, વાણીમાં જુદું અને વર્તનમાં જુદું. ક્રમિક માર્ગ એ આથી ખીણી માંગ્યું નથી હોતી. શું હોય છે? આથી ખીણી માંગ્યું એ જે આવી મન મોટું રાખે. પૈસા વાળા કર્યા ની એને સગા જોડે સ્નેહ ના રે, વાઇફ જોડે સ્નેહ ના રે. પૈસા વાળા કર્યા એટલે બીજું કોઈ વાનું થાય નહીં, બીજું બધું ઓળખવામાં. અમદાવાદના શેઠિયાઓ 20,000 રૂપિયા મેં શેઠાણી કહેતી, 20,000 રૂપિયા કયા છે? 5 વર્ષથી આવતા નહીં છે. મેં તેમને પૂછ્યું કે 5 વર્ષથી તમે પણ 20,000 નથી આવ્યા છે દાદા? પણ મારે તો ધંધો ચલાવવાનો, આ તો બોલ્યા કરે. અરે હું અહીંયા 5,000 મળતો નથી, અહીં એક ગયા સાથે બોલ, એક ગયા સાથે ના બોલું કે લાઈફ કે કોઈ નહીં ગયા સાથે, તો એક ગયા સાથે બોલવું પડે. જાતે પર જ ખોટો છે આખો દર ચિંતા ઉપાધિ કે મનુષ્ય તો બોલો. હાથમાં પદ રહેલો 5/78 દાદા દર્શને કઈ બાજુ છે કોઈ બોલે ખરે? તમને ઉપયો કે વાડે બોલે કે વાતે ડાયર બોલે? વાડે બોલે, હા વાડાર બોલે છે. વાળા થી નહીં, વાળા થી ખરી નહીં. બાકી આપણે આચાર્ય માર્ગ કહીએ ના બોલે, અને તો વિરાજ ના થાય. શું થાય? વિરાજ ના બોલાય બોલે કે પાત્ર યથાર્થ હોય તો બોલે, એક વાતો ગાડો હોય તો આપણે એને હોસ્પિટલમાં લઈ જવું પડે. લઈ જાય છે ને ભાઈ ને જાગૃતિ તમે જોઈએ છે ને, તો કોઈ કોઈ આચાર્ય મળે છે ને જાગૃતિ નહીં હોય તો ભાઈ એની જાગૃતિ છે ને કોઈ આચાર્ય મળે નહીં. રામ વિજય થાય ગમે તે હોય તો આગળ આવી જાગૃતિ ના થાય. રામ વિજયજી ખુશ થઈ ગયો પગાર આગળ બધા જાણે તો જાણતા નથી બસ કીધું નહીં જાગૃતિ યોજનાની હજી બી જાગૃતિ સંપૂર્ણ જાગૃતિ એ કેવાય નામ. શું કહ્યું? ચાલો બીજું બોલાવો. એને મુક્ત થવાનો પણ જરાક વહેલો મળો થાય. શું કહ્યું? અહીં જ મળું પછી જોઈતો ના હોય પછી ત્યાં ન્યારે આવે મુક્ત પછી મળે નહીં એમને કઈ મેળે નહીં સમજાવ્યા કે વિષયમાં નિડરતા એ 20 છે, વિષયો 20 નથી એવું લખ્યું છે. આ વાક્ય સમજાય તમે? બધા શાસ્ત્ર એવું લખ્યું વિષયો 20 છે તો પછી સંસારી અને પછી એ વિષય પીયા કરવાનું, એ ત્યાગી અગ્રાને જ વિષય પીવાનું. તો આ સ્ત્રી વિષય એટલો વિષય નથી, બધા ત્યાગીના બધા વિષયો હોય છે ને, આ વિષયો હોય છે. સમજ પડે ને? પણ આ સ્ત્રી એકલા વિષયને માટે આ બધું શાસ્ત્રકાર લખ્યું છે. ઝેર સમાન લખી પણ એવું ગભરાઈ માર્યા છે. શું થયું છે? વિષય 20 નથી, વિષય નિડરતા 20 છે. જય સચિદાનંદ. કશું નીકળે તો કચરો ભરેલો નીકળે તેમાં ઘા છે ને, તો વિદ્યાર્થીનો કચરો જે બધો ડોળો છે ને તે બધો નીકળવા મળશે. તેનો ડોળો છે વિદ્યાર્થી. સંગીત ને ડોળો હોય નઈ ને, સંગીત ને પારદર્શક હોય. કેવું હોય? તમે જોયેલું ખરું? પછી ખબર પડે તમે પારદર્શક. આ ડોળા પરથી માપી હતા આપણું ડોળું છે તેનું કેવું હોય છે? તો પારદર્શક હશે. આ ડોળા પરથી આપણે અંદર કહી જાય તેનું કેવું હોય છે? તો પારદર્શક હશે. બરોબર ને? દા ડોળો તો નીકળવા મળે થોડો ઘણો, પણ જરા દિવસથી બોલવું પડે. ગૌ બે એવું નહીં પણ સાધારણ બોલવું પડે. દોડો કાઢવો છે ને કરણી ક્યાં સુધી બોલાય તે ગણો છે ને તમે? ત્રીજો ને ચોથો બે આરામ જ બોલાય. કેવું? હા ત્રીજો ને ચોથો આ તો પંચમ કાળ છે. હા અત્યારે દુષ્યંત કાળો કરણી બોલો છો ને? તમને સમજ પડી મેં શું કહ્યું? દુષ્યંત નાદારી નીકળી પછી હવે કઈ નઈ શું કરવાની? નાદારી નીકળ્યા પછી આપડે કમાણી પ્રમાણ થઈ થઈ થઈ એટલે નાદારી નીકળ્યા કમાણી છે ને શું કરવાનું? ત્રીજો ચોથા આરામ તો ક્યારે કમાય કહેવાય નહીં માણસ. નાદારી થઈ ગયું હોય તો ક્યારે આઈ મોટી કમાઈ નથી રે ના તો અહીં તો દુષ્યંત માં તો આવવાનું જ ના હોય ને, કોર્ટે જ જવાની હોય. ફરી નહીં બોલો ને કઈ નઈ એવું પણ શું ગમતું નથી? લક્ષ્મી ગમતી નથી, સ્ત્રીઓ ગમતી નથી, વિષયો ગમતા નથી, બાપ થવાનું ગમતું નથી, પેટ થવાનું ગમતું નથી, શું ગમતું નથી તમને? અમને તો ગમતું નથી બધું, કઈ નથી ગમતું અમને, બધું ગમતું નથી. આ એમ કે છે કશું જ ગમતું નથી અમને કોઈ વસ્તુ, તો ત્યાં ભોગવવું પડે છે ને? ભોગવું હા, ના ગમતું હોય તો ભોગવવું પડે, ના છૂટકે એટલું ને. તમને ગમે છે ને કઈ થયું તમને? બિલકુલ નહીં. આ બધા દિશા છે એટલે બહુ ડેવલપ થયું ને બધું, એટલે બધા જીવાત એટલી બધી છે અને જ્ઞાન આપ્યા ત્યાં પછી જીવાત થઈ જાય. જો તો પછી જ્ઞાન મોક્ષ જાય નહીં પણ મોડો વહેલો થાય. પેલું જે ઉતાવળ આપણે જઈએ છીએ ને આના જેવું, હા અહીં બેઠા મોક્ષ જોઈતો હોય તેવું ના થાય. અહીં પછી અડે જ નહીં, ઘોડીઓ પહેણાવાય, છોકરા પહેણાવાય, બધું જ છૂટ છે. કાગડી કરી પહેણાવું હોય તો એ છૂટ છે ને. અને મોક્ષે જવાનું મહાવીર ના મોક્ષ માં. હા તમને તો મહાવીર ના મોક્ષ ગમે છે ને? કૈરાગ પદ દોડાવો દોડો હતો અત્યાર સુધી ધર્મ કર્યો ને તે જ દોડો હતો. શું હતું? દોડો હું સમજુ છું, હું જાણું, હું સમજુ છું, હું જાણું છું. સમજુ તો એનું નામ કહેવાય? ખરો ધર્મ પ્રાપ્ત થયા પછી ઠોકર ના લાગે કેવી? અજવાળું થયા પછી ઠોકર લાગે ખરી? ક્યારે ઠોકર લાગે? અંધારામાં ભટેક ભટેક કર્યા તો અને કહ્યું છે અંધારા અજવાળું ક્યાં ક્યાં કરે અમારું ઘણું અજવાળું થઈ ગયું છે. અજવાળું ઠોકરો થઈ ગયું તારું મોડું તો દમ નીકળી ગયો. ઠોકરો ખાતી અજવાળું ઠોકર લાગે હવે ખરી પુલ્ય તમારી હવે જાગી ગઈ. અહીંયા આગળ જ્ઞાની ને ભેગા થયા શું કહેવાય? જપાળ પુસ્તકો ભેગા થયા તે એક જાતિ પુલ્ય કહેવાય. તો ફરી મનુષ્ય પણ મળે એ પુસ્તકો વાંચશે ને ફરી મનુષ્ય પણ અવશ્ય મળે એવું છે. બાકી મોક્ષ મુખની તો વાત કરીએ નહીં. મોક્ષ તો એમને પ્રભાવે કહ્યું છે કે સજીવન મૂર્તિ કહ્યું ને. શું કહ્યું છે? કે છે અમે છીએ તો હજી આવો અમારી પાસે, અમે મહાવીર છીએ. તો પછી ના રખડી ભર્યા, રખડી ભરવા ઉભી હોય તો પછી મહાવીર ને ભેગા ના થાય બધા રખડી ભરે ને? રૂબરૂ ભેગા થાય તો આમ થાય સહી સહી થઈ જોઈએ ફોર્મ પર. તમારું ફોર્મ ભરી ગયું તો સહી થઈ જોઈએ. સહી વગર તે સહી વગર થઈ ને પછી પ્રભાવે કહ્યું કે જ્ઞાની પુરુષ એક બીજું કાંઈ શોધમાં એવું કહ્યું છે ને ફરી કાઢજો અને જો ના મળે તો મારી પાસે દેજો. તો ગેરંટી કોણ આપે? કોઈ આપે? મારી ભગવાન ગેરંટી નહીં આપી કે અમુક જગ્યાએ જશે ના મળે મારી પાસે દેજો. તો જ્ઞાની પુરુષો ગેરંટી આપે, ભગવાન તો ગેરંટી આપે જ નહીં. ભગવાન તો વિતરાગ કહેવાય. ગુજરાત ગુજરાત ના આવું બોલે નહીં કશું લખો લખો. ગાલમેલ જ ના કરે ને આ જ્ઞાની ગાલમેલ વાળા હોય કે અત્યાર સુધી ના જ્ઞાની બધા ગાલમેલ વાળા પણ અમે તો ફટફટ્યા કે ફટફટ એવું કરીએ ફટફટ એવું કરીએ મોક્ષ આપવાને મોક્ષ આવ્યા પછી ચિંતા બિંતા ના થાય એવું દેખો પછી પાંચ નહીં કે બધું કહે છે ને સમાજ થતો નથી સમાજ થતો નથી એટલે પછી શું કે સમાજ થતું નથી થતું નથી થતું નથી એવું કે ખરું એવું કે છે ને બધા સમાજ થતું નથી થતું નથી ભગવાને નાશ કર્યું છે કે ભાઈ આ વિષમકાળમાં તપ ના કરશો કે શું કહે છે વિષમકાળમાં તપ ભગવાન ના કહ્યું તો આ કરવાની શી જરૂર છે આવું તપ કરવાનું ભગવાને ના પાડી એમને ભગવાન શું કહ્યું હતું તમારે ઘેર બેઠો તપ આવે કે એટલું જ તપ કરજો બીજું લેવા ના જશો કે કોટ જાય દુકાને તગાણું તપ આવ્યું એવું તપ નથી આવતું તપ આવે એટલે દુઃખ માં ક્ષમતા ધરી એનું નામ તપ કહેવાય શું કહેવાય ભગવાન એ કહ્યું તું ઘેર બેઠો તપ કરજો જે આવે એટલું જ બીજું ના આવે તેને બોલાવવાના જશે કે લોકો ઊંધું સમજ્યા ને બધા ઘેર ઘરનો તપ કરતો નથી અને તમારે એની પાસે તપ કરો બે જાય છે અપાશે ઘેર તો કકડાટ કકડાટ કકડાટ કરી દેલા જરાક ચામ ખાંડ ના હોય ને કોઈ ભૂલી ગયા હોય ને તો આવડી આવડી તપ કરવાનું કે નહીં કરવાનું તો શું કરવાનું કેમ બોલતા નથી તો ક્ષમતા ભાઈ તપ નહીં કરવું પડે તું નથી કરતો તપ બધાનો કરું છું ચામ ખાંડ ના આવ્યું તો શું કરું છું બુમા બૂમ કરી દેલું તમે સમજાય મારી વાત આ બહુ જૂની વાત છે આ ભગવાન ની વાત જૂની તો સમજાય નથી કામ કાઢી નાખે તમને આ લાગે છે કોઈને કોઈને આમાં તમારે કોઈને નથી જૂની આ વાત જૂની છે તમે સમજાય છે સમજાય ઘેર બેઠો તપ આવે એટલું તપ કરશો ને તે આસાની કરે તો એ સારું આ તો હોળ અને ઘેર તપ કરતો નથી અને તો જઈને કરી આવે છે તપાસે તારા બાપે શું દાચ્યું તો આ ગજા આવી કરીને ઘેર બેઠો આવ્યું તો બોલે ઘેર બેઠો તપ સમજાય તમે ભગવાન મહાવીર ને તો 8 મિલ છેટે અનાર્ય દેશ માં જવું પડી દઉં શું કરવું પડી દઉં અનાર્ય દેશ માં જવું પડે શા માટે જવું પડી દઉં તપ કરવા તપ કરવા હા આર્ય દેશ માં તો લોકો ઉભા રહે રાજુ ને ઉભા રહે ભગવાન ક્યારે આવવાનું વરાવું ભગવાન ક્યારે આવવાનું કોઈ ગાળ બોળે નહીં ટીડકાવે નહીં પછી કઈ કઈ ક્યાં જવું પડ્યું અનાર્ય દેશ માં જવું પડે ને અનાર્ય દેશ માં જતા જતા રસ્તા કોઈ ઓછા વાળા મળ્યા હતા કેમ ને કેમ કોણ મળ્યું હતું ચંદ્રકોશી મળ્યો હતો જુઓ ને ભગવાન ને ચંદ્રકોશિયા છોડતા નથી જોતા ધ્યાન આવે ચંદ્રકોશિયા કેટલા હશે દુનિયામાં ઘણા છે તો તમે કદાચ મળેલો નહીં રોજ મળે છે એમ રોજ મળે છે ભગવાન તો તનકોશિયા નું કલ્યાણ કરે એ તો અનાથ ના અનાથ ના નાથ ગયા અવતાર આચાર્ય હતો એ શિષ્ય પર ક્રોધ કર્યો હતો તેના લીધે આજે દશા થઈ ચંદ્રકોશિયા તો તમે તો કોઈ પર ક્રોધ જ નહીં કરેલો ને એમને મહારાજે એક જ ક્રોધ કર્યો હતો એક ક્રોધ કર્યો હતો હાફ ના અવતાર આવ્યો તમે કદાચ ક્રોધ બોધ કરેલો નહીં કાકોનું કાઢ્યું છે દયાલી છે તમે આયા થાય પાપ દયાલી છે બધા બરોબર ને પાપ ભય ના કદાચ મોક્ષ થાય ને એમને આ તો તમે સમજણ પાડું છું કે ભગવાન ને અનાર્ય દેશ માં જવું પડ્યું ખબર પડી ને તો અત્યારે ઘેર બેઠા આપણે અનાર્ય દેશ આવ્યો છે આજ મેં ચાલવું પડે એવું નથી તમે કહો તમે છોકરા ને કહો આ દુકાનો કેમ મોડો ગયો હતો? સાહેબ એ કે છે, તમે અટકળ વગર બોલ બોલ ના કરશો. અરે હું તને હારા હારું કહું છું, તું મને ઉલટું અવરું સમજુ છું. એ અનારી કહેવાય. કેવું અનારી ભેગા થયા ને સર કે છે ને, પણ ઘેર વડબડા થઈ જશે. તમને નહીં લાગતું અનારિયા દેશ ભેગો થયો છે? લાગે છે. લાગે છે તમને? કોઈ લાગે છે ભાઈ? અનારિયા દેશ ઘેર બેઠા છે ને, જો હાથમાં જવું પડે એવું છે આપડે. તમને લાગે મારી વાત સમજ પડે? તમે બહુ ઝીણી વાત છે, બહુ ઝીણી વાત છે. તમને બધા આ બધા દુઃખો થી મુક્ત કરે એવી વાતો છે. ઘેર બેઠા અનારી દેશ છે, પછી હવે ક્ષમતા રાખવાની એ તો સમજવાનું. હવે ક્ષમતા સી રીતે રહે? તમારી રાખી રાખી રહે ને આજે તમને કોઈ તેથી રહે એ રહેવી કઈ સલામત છે? એ તો હું તમને શક્તિ આપી, શક્તિ ભરી આપી. શક્તિ ભર્યા પછી આવે ને આવે? હા, એ બધું તમને શક્તિ આપી, જ્ઞાન આપી, બધું આલું પડશે ને તમને આપી એ બધી. કાકા બટાકા નાખા તો છોકરા કઈ છોડે છે? હે, છોકરા ને બટાકા કાપતી વખતે એકાદ થોડું ઉડીને કાકા ની કાકા ને શાક ની નહીં પડ્યું? કેળા ના શાક માં કાકા ના કેળા ના શાક માં પડ્યું ખબર ના પડી કાકા ને તો બીજા કોઈ અંભારી તમારે તો બટાકા નું ખોડું આવ્યું તક ના તક જુઓ છે. પછી ભાઈ જોયું ત્યાં બીજું ખોડું દેખડ્યું ખબર ને. જો કાકા એ કકડાટ મળ્યો, કકડાટ મળ્યો એટલે માં કકડાટ છોડવા સારું તો અવિયાર કરે ને, કકડાટ વધારવા સારું તો અવિયાર કરે. કઈ જાતનો ઘન ચક્કર છે? ક્યાંથી પાછા આવા જઈને ત્યાં આવા હતા? એક ખોટ માંથી લાખ ખોટ ઉભી કરે? ખોટ વધી થાય એવું કરે કે વધારે એવું કરે? વધારે. હા તો સ્વાભિયાર કરવાના સારા સારું કરવાના, સંયમ પાડવા માટે. સારું સંયમ પાડો તો અનુલોમ સંયમ કહેવાય. એટલું યાદ રાખવું જોઈએ ને કે આપણે બટાકાનું આવ્યું તો ભાઈ બહાર મૂકી દઈએ, શું બગડી ગયું? અને ભાઈ પેટમાં જશે ને શું કહીએ, હાફ થઈ જવાના બટાકા છોકરા ને હાફ નહીં જાણતા નથી ને હાફ થઈ જવાના. ભગવાન એટલું જ સારી ઈચ્છા હતી કે નહીં? તક ના થાય મારી ઈચ્છા નહીં તાકે તો ખબર ગયું તો વાંધો નથી. કે શું કે છે? તો કકડાટ જોવા શી જરૂર છે? ભગવાન એટલું જ બધે સારી ઈચ્છા હતી તક ના થાય તો બધું કઈ શું વાંધો નહીં ત્યાં ખાવી કશું વાંધો નહીં. સર કકડાટ જોવાની શી જરૂર? ભગવાને ભગવાન નો શું અભિપ્રાય જાણો છે? ના જાણો છે ના તો તોફાન મળે છે. ચોવિયાર કરી તોફાન મળે છે. ચોવિયાર તો કર્યા પછી ગમે તેવું હોય તે કોઈ ઘરના, આ તો ઘરના બહેરા છોકરા બધા ભરત તો હોય, કાકો જો જમી રહ્યો નહીં તો આમાં ભરૂચ તો હોય. કેવું? કારણ ચોવિયાર વાળો કાકો કેવું? હા, પેરિયાર વાળો તો સારો હોય. એક જૈંદર એટલો નહી, મોટી દુકાનો હોય, મોટી વધારે નાદારી હોય. કેવી હોય? પેઢી મોટી હોય, મોટી નાદારી હોય ને? મોટી જૈન ધર્મ મોટી નાદારી. જન આચાર્ય મહારાજ બધા બધા નાદાર થઈને બેઠા છે ને નિરાંતે જીવન, કશું ના મળે. રામ તારી માયા શિષ્ય જોડે વડવડ્યા કરે એને પેલા તપ કરવા બેઠો હોય. એટલે હું અહીં નતું કે અહીં તપ કરવાનું હતું. ક્યાં તપ કરવાનું? લોટું ભોળી લાવ્યો ને કેવા તપ કરવાનું? ત્યાં તો કકડાટ માર્યો પેણે તપ કરે. આ સમજીને કરવાનું છે કે સમજ્યા વગર? સમજી ભગવાન ના વિતરાગ નો માર્ગ સમજી. હા, તમે એક સમજીને કરેલું થોડું ઘણું? નથી કર્યું. નથી કર્યું સમજીને? મેં કહ્યું તે વાત સમજાય તમને કરી ભગવાન ની વાત આવી ભાઈ સમજીને કરવાની વાત હોય તમને સમજાય ના સમજાય ખોરાક ત્યાગ કર્યો છે ભગવાન ની ઈચ્છા એની ઈચ્છા કેવી છે ભગવાન ને આજ્ઞા પાડવાની ઈચ્છા છે પણ આ દર્શન કાળ ને લઈને અને આપેલો ભસ્મ ગ્રહ છે એમને પાડી શકાતી નથી શું થાય જેમ તમારું થઈ ગયું ના દારી ના દારી લોકો મને પૂછે છે કે સાહેબ એ તો અથવાનું એવું માગે છે આપજે તમે આટલું બધું હોટલમાં ખાવ એ કઈ હોટલમાં ખાવા જાય છે બિચારા એમને જો હોટલમાં જવાય એ અથવાનું માગે જરા અથવાનું આપીએ દહીં માગે દહીં આપીએ જરા કેવું આવા કઈ રીતે દાડા કાઢતા હશે સંયમ પડાયો એવો ખાવાનો સંયમ પડાયો છે અત્યારે લોકો હોટલ કહી જાય છે ને સહેજ જઈને અને બટાટા વાળો ખાઈ ના થાય એમને કશું ના જોઈએ સાધુ આચાર્ય મારા ને વરાવજો કહ્યું સારી રીતે જો એ લોકો કહે છે ભાઈ અમારી પાસે જ્ઞાન તો છે નહીં કે છે અને એ લોકો કહે છે મોક્ષ બંધ થઈ ગયો છે એવું કે છે શું કે છે બંધ થઈ ગયો એવું કે છે મોક્ષ બંધ થઈ ગયો છે કયો ગામ જવાનું છે મારા બાપ થી વાત તો કરો કયો ગામ જવાનું મોક્ષ જવાનું મોક્ષ બંધ થઈ ગયો કયું ગામ જવાનું આવે કરણી સારી હોય તો કરણી સારી હોય તો સ્વર્ગ માં જાય કરણી તો પંચ માં આરંભ હતી કરણી ચોથા થી આરંભ હોય પછી નરક માં જવાય પછી તો નરક માં જવાય નરક તો કઈ નરક તો કઈ નરક તો મોટા માણસ ને જવાની ઈચ્છા તમે આવા ગરીબ ગરબાના આવા લોકો નરક હોતું છે નર તો મોટા માણસ છે ને મહાન પાપો કરનારા ને આ લોકો પાપ તો બધા આવડતું જ નથી ગારો વડે બોલે મારી નાખે કોઈ ને મારી નાખે એને જવાનો નર્કમાં તો કોને મારી નાખે અને આ તો મારી નાખે બધા ઘેર તમે લાકડી કરી મારી છો ને મોડેથી આવડે આવડે શબ્દ બોલ્યા પણ લાકડી મારી એ લાકડી મારે તો નરકે જવું પડે આ તો શબ્દ બોલ્યા ને એટલે આ બે પગ હોય તેના ચાર પગ થવાના એટલું જ બહુ છેટું નહીં જવાનું પડી ના જવાય ફક્ત બે પગ ના બદલે ચાર પગ છે એટલે પડી ના જાય નર પગ તો ના આવે વાગે નર્ક તો બહુ નર્ક તો મોટા માણસ ને આવે મોટો વધારે પાપી હોય ને ભારે પાપી ભારે કર્મી જીવડા હોય તારે નર્ક હોય તમે ભારે કર્મી ના કહેવાય તમે હળવું કર્મી ના કહેવાય ભારે કર્મી ના કહેવાય ભારે કર્મી હોય તો નર્ક ગતિ બજાય તમારે તો ભાઈ ભાઈ પામતા પામતા કર્મ બધો કેવું ભાઈ પામતા હા ભરતા નહીં એમને પેલો ભાઈ પામે નહી એમ શું નર્ક થી ડરે નહીં હું એને કહે આ નરકે જવાનું થાય કે બે નરકો તારી એક તમારી બે કે સાહેબ ને તમે ડરી ડરીને ચાલો જે ડરીને ચાલે છે એને નરક ના હોય કેવું એને પીએમ કે આપડે બે પગ ને બદલે ચાર પગ આવે બીજું બહુ આવે નહીં આવે ભરક્ષો નહીં હા અહીંયા આવે આવે ફેરફાર થઈ ગયો બધું જો પણ અહીં પાંતરા રહ્યો હતો જ્ઞાની પણ એક શબ્દ લઈ લે ની તો મોક્ષે જાય જો બેસી ગયો ભાઈ ઘૂસી ગયો ચાલો કઈ બોલાવો તારે બીજી કઈ ચોપડી માં બોલાવો છો શું કહ્યું સમજ મારા વહેલું આવે વહેલું આવે મોડું આવે મોડું આવે પણ સમાધિ માણ આવજે કઈ અમે સરસ સમાધિ માન થયું અત્યાર સુધી પાંચ આઠ માણસ દસેક માણસો નું તો આપણે સમાધિ માન થઈ ગયા બધા સમાધિ માન એટલે અહીંથી એકાદ તારી થાય પછી આખા ઘટનો લૌકિકમાં સમાધિ માન કહેવાય છે સાતનો સમાધિ માન ના એ તો એ લૌકિક કેવો સમાધિ માન એટલે આત્મા સિવાય બીજું યાદ ના હોય કેવું પોતાના સ્વરૂપ શુદ્ધાત્મા સિવાય બીજી જગ્યાએ ચિત્ત જ ના હોય તેવું મન બુદ્ધિ જીદ અહંકાર કશું હાલમાલા કશું થાય નહીં, નિરંતર સમાધિ. દેહ ને ઉપાધિ હોય છતાં ઉપાધિ અડે નહીં. દેહ તો ઉપાધિ વાળો ખરો નહીં, વ્યાધિ વાળો નહીં, વ્યાધિ વાળો ખરો નહીં, પણ વ્યાધિ અડે નહીં. વ્યાધિ થયો એટલે અડે નહીં. અને અજ્ઞાની વ્યાધિ ના થયો તો વ્યાધિ બોલાવે શું કરે? પછી કયું પદ બોલાવો છો? બાટલી આવે છે ને કદાચ નહીં, ક્યારે બાટલી આવે છે? બીજા સબ બીજી નહીં હોય ને, ચિંતા થાય ભલે થાય પણ બાટલી નથી બીજી. કે હાથી રાખી જાતને એટલા હાથ માં બોસ માસ નીકળ્યો છે, નહીં તો હોય નીકળતો ના નીકળે શું કરે? બફી મરેલો ચાલો બોલાવો તારે. લખી દે પગડી લીધા વગર લખી દે ને, પગડી લીધા વગર. હા, અહીં પગડી પગડી ના હોય, બોસ માં પગડી હોય નહીં, અને વ્યવહાર માં પગડી છે ને, બહુ બહુ પગડીઓ છે. બધી વાતો પગડી પગડી થઈ ગઈ, બધી વાતો જેમન તેમ પાકડી. દુકાન હોય, ગમે તે હોય, ઘર હોય, રહેવાનું હોય, ઓળી હોય તો પાકડી કરી નઈ, અમે પાકડી હોતા તો હોય મોક્ષ ના જાય ને કોઈ તો જ્ઞાનીઓ બધા પાકડી જાય તો પછી મોક્ષ ના રે. પાકડી જાય બંધાય શું થાય? કાઢી મળીશું.